હું પોતે થયો નથી આપણું જયારે સાચી શ્રદ્ધા રહ્યા છે ત્યારે જ પોતે ત્યારે એટલા થતી શું થયું ત્યારે તમે અંદર શું કરાય સાચી શ્રદ્ધા રહ્યા છે દરિયામાં બોલવાનો અર્થ કોને ફરી કરે અંધશ્રદ્ધા તમારી સાથે બુદ્ધિ હોય તો તારે ભર ગયો વધારે જ ના થાય ભ્રાંતિ ગુણાકાર છે ભ્રાંતિ ના ગુણાકાર છે જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ એના માલિક નથી વાણી ના માલિક નથી એમને આ જગત માં કોઈ ચીજ નથી એમને શું છે આ વાસ્તવિક વાત છે બાય તો ઉપરી છે ભગવાન પ્રિય તરીકા છે આપણે જાણવાનું કે આવશે તો વ્યાજ મળી સાથે આવશે કલાક થાય નથી. અને મોં પોતાનું ભોગન આપ્યું પછી નથી એટલે હમી આપવું જોઈએ. ભૂલું છું તો નથી કરે કે ભાઈ આવશે તો યાર મેળવ આવશે જઈ જશે. આપડે પાણી આપવા આવે આવું અને રાજા બઉ સારા માણસ પોતાના વિચારે કરીને એને એનો પરમાર્થ ભાવ કૃષ્ણ ભગવાન પોતે જ કહ્યું છે કે હજારો માણસો આ બીજા ગીતાનું આરાધન કરશે તેમાં એકાદ માણસ ભૂલ અર્થને સમજશે. સીતા એક માણસ ધૂળ સમજો નથી. સીતા સીતા લખી ને ધૂળ સમજો નથી. ચાર પાંચ એના કરતા આપણે પામ છે. એમાંથી ગુજરાતી અત્યારે છે ને એવું સીધા છે ને સીધા ના કરશે. અત્યારે જ્ઞાન પાના નથી છે એ છે આ ગીતા ના વાંચનારા અત્યારે જ્ઞાન પાના જ્ઞાન એ ગીતા થી ભગવાન નથી કહ્યું હજાર માણસ માંથી એકાદ માણસ ફૂલ હશે હજાર આગ્રહ તો અને કરો સ્વાર્થ પણ થયો એ પોતે પોતાનો સ્વાર્થ થયો એમ બંગલા બંગલા તમે અમે બે વખતો તારા ભાઈ ઘર છે તમે જે દેખાય છે તમે કહ્યું હતું અને તમને સ્વાસો અનુભવ થયા હતા પાછા પાછા દાદા ગુણ કરો કેમ છો રેન્જી દેવી સમાજમાં આપણે ગાડી જોવા માટે